એ આ વચનામૃત ને આધારે. એમાં કહેવામાં શું આવે, વચનામૃત માં કીધું જો માનસી પૂજા કરવાનું, બોલ્યા તો આમાં જ કરે, સાચી વાત છે, પણ આમાં ભેળી કરવાનું કીધું છે. ભગવાનની એક બાજુ હડસેલી ને નહીં, એટલે આ ભગવાનની સાથે તો ગોપાળાનંદ સ્વામીનું ધ્યાન થાય, પણ ભગવાનને મૂકીને ગોપાળાનંદ સ્વામીનું ધ્યાન ન થાય, એ સહજાનંદ સ્વામીનો સિદ્ધાંત છે. તો બીજાનો તો કોનું થાય, શ્રીજી મહારાજની સાથે થાય આ બધા. હું કઈશ પ્રસંગ, એક બે પ્રસંગો છે ભાઈ. તો એટલે ઘણા પછી સ્વતંત્ર પોતાના ગુરુઓની પાંચે પાંચ માનસી પૂજા કરે, શીખવાડે. જો ઘણા આપણે તે એવું છે, ઘણા સમાજ આપણા ધાર્મિક સમાજમાં સંપ્રદાયમાં ઘણા લોકો બહુ ચતુરાઈ વાપરે છે. ભેળી માનસી પૂજા શરૂ કરાવે એટલે શું કહેવાય, વચનામૃત પ્રમાણે કરીએ છીએ. શ્રીજી મહારાજને માનસી પૂજા શીખવાડે એટલે કે જો શ્રીજી મહારાજ આવ્યા છે, ઢોલિયા બેઠા છે, બાજોટે બેઠા છે, સરસ મજાનો થાળ મૂક્યો છે, આવી રીતે વાનગીઓ છે, પછી ધીમેથી એના ગુરુને ગોઠવે, પછી આ બેઠા છે એમને જમે, પછી બધો ફોકસ શ્રીજી મહારાજ ઉપરથી હટાવી અને પોતાના ગુરુ ઉપર ગોઠવાવી દીધી, અને પછી ત્યાં જમો સ્વામી, જમો સ્વામી, લાડુ જમો, દૂધ પીઓ, પાણી પીઓ, જમો સ્વામી, જમો સ્વામી, પીવો સ્વામી, જમો સ્વામી, સ્વામી માય, પછી ગુરુ માય, એટલે માળું શું કહેવાય, એમ અમે ભેળી કરાવીએ છીએ. પણ તમે બેસાડ્યા પછી કોણી મારીને કાઢી નાખ્યા એનું કોઈને કહેતા નથી. આ ચતુરાઈ છે. હું કહું છું કે આપણે આમાં ભેદ શું છે, આ બધું કહીને કે આપણે એવું નથી કોઈને ટીકા કરવા નથી, પણ જ્યારે પુરુષોત્તમ નારાયણને મૂકીને મહારાજે જો મધ્યાહ્ન 19 કીધું કે એની ભક્તિ ભગવાનને મૂકીને બીજાનું ધ્યાન કરશે તો એની ભક્તિ વેશ્યાના જેવી થશે. હા, એટલે કદાચ આ લોકમાં હવે પોતાના ઈષ્ટદેવની મરજી લોપી અને તમે વ્યક્તિ પૂજાનો આગળ કરી અને ગુરુઓના ધ્યાન કરો તો આ લોકમાં તો ફાવો જ, કારણ કે વ્યક્તિ પૂજાથી જ વ્યાપ વધે છે. જીવંત વ્યક્તિમાં તમે જેટલો મહિમા કરીને જોડાવો આ આવે છે ને એનાથી 50 ગણા માણસો આવે, કારણ કે મહિમા એટલો ગાયો હોય અને કેન્દ્રમાં એટલા લાવ્યા હોય કે એની દ્રષ્ટિ પામમાં, એનો સ્પર્શ પામમાં, એને જોવા માણસો આવી જાય હાથ જોડ. તમે કીધું કે એક વાર દર્શન કરો તમારા કરોડો જન્મના પાપ બળી જાય, કોણ ન આવે. હે, એટલે આ વ્યક્તિ પૂજાનો આ એક ફાયદો છે, પણ આ લોકમાં ફાયદો છે, પણ આપણા ઈષ્ટના વચન લોપીને ગમે તેવો ફાયદો થાય તો એ ફાયદો ધૂળ જેવો છે, ગમે તેટલું મળે. એના વચન લોપીને આપણે શું કરવાનું, એના વચન લોપીને ફેલાવવાની શું ફાયદો થયો ભાઈ. મોઢું તો ત્યાં દેખાડવામાં શરમ આવશે, તે આ શું કર્યું, મને ભજાયો તને ભજાયો, બરાબર છે. આમાં કોઈ એક જગ્યાએ આંગળી ચીંધવાની વાત નથી. અત્યારે મૂળ સંપ્રદાયના રહેનારામાં આ ઘણો છે, પણ લોકોને દ્રષ્ટિ નથી આવતી, શું કરીએ. આ સમજવા જેવું છે. એટલે બીજો ગેરફાયદો શું થાય, દેહ મૂક્યા પછી ભગવાનને એને અંતર રહી જાય છે. ઉપાસના બહુ મોટી વાત છે, કેટલી શુદ્ધિની વાતો લખી છે ત્યારે અક્ષરધામમાં જવાય છે. ભગવાન સ્વામિનારાયણને ભજતો હોય તોય બીજે જતું રહેવાય. ગોપાળાનંદ સ્વામીની વાતો વાંચો, એમાં ગોપાળાનંદ સ્વામી ચોખ્ખું લખે છે એ કે પુરુષોત્તમ સિવાય જો બીજે જોડાણ થાય તો પુરુષોત્તમને પમાતું નથી. એટલે તો આપણે ત્યાં નિષ્કુળાનંદ સ્વામીને એની ઘટનાઓ છે ને, રામાનંદ સ્વામી ધોલેરામાં તેડવા આવ્યા, હવે એ તો એના મૂળ ગુરુ ને નિષ્કુળાનંદ સ્વામીના, અને એ કહેતા હતા તોય નહોતા નીલકંઠ વર્ણી પાસે ગયા, કાગળમાં સમાચાર મોકલ્યા તોય તોય સીધા ભૂજ ગયા હતા. એવા નિષ્કુળાનંદ સ્વામી એને રામાનંદ સ્વામી દર્શન દીધા, હું તેડવા આવ્યો છું, તો કે બે ડગલા પાછા પડી ગયા, આપ મારા ગુરુ છો, પણ શ્રીજી મહારાજ આવે તો જ આવું, બાકી ન આવું. કેવું કેવું આપણને સમજાયું છે, પણ આપણે દીવો લઈને કુવામાં પડીએ તો પછી આ કોનો વાંક, હું કર માને પણ એ. એટલે હું એક જ ભાવનાથી આ વાત તમને કહું છું કે બીજ ટકવું જોઈએ, શુદ્ધ સંપ્રદાયનું બીજ ટકવું જોઈએ. પચાસ વર્ષે, 25 વર્ષે, 100 વર્ષે પણ એમ હોવું જોઈએ કે આ વસ્તુ બધે ભલે જે ચાલતું હોય તે ચાલે, પણ મૂળ સહજાનંદ સ્વામીની વાત તો રહેવી જ જોઈએ. અને એ શાસ્ત્રની રીત પ્રમાણે વાત કરે. અને અમે અમે તો એ ગુરુ પરંપરા મુછર્યા છે કે જ્યાં ઉદ્ધાર વાત નહોતી. બાલમુકુંદ દાદા સ્વામીને મળેલા આપણા ગુરુ હોય અને એ ગુરુની સાથે અમે વીવી પંદર વર્ષ રહ્યા હોય, હજી જોગી સ્વામી જેવા જીવતા હોય, આવા બધા સમર્થ પુરુષો કોઈએ ગુરુના ધ્યાન કર્યા નથી. નારાયણ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીના ધ્યાન કર્યા છે, એના ધ્યાન શીખવાડ્યા છે, એની જ માનસી શીખવાડી છે. અને સહજાનંદ સ્વામી પણ અંત્યના 23મા વચરામૃતમાં ભગવાનની જ માનસી પૂજા શીખવાડી છે. હા, પરમહંસો સહિત નદીએ નાવા ગયા હોય એમ વાત કરે, પણ ફોકસ સતત કેના ઉપર? ભગવાન ઉપર હોય. તમે પછી એવી યુવક સભામાં જાઓ અને પછી તમને એવા ગુરુના કેન્દ્રમાં રાખીને માનસી પૂજા મળે શીખવાડવા, તો હું તમને કહું છું કે એ તમે લપસી ગયા છો, કે આ યોગ્ય નથી. આપણે પુરુષો તમને પામવું છે, કારણ કે આપણે જેનું ધ્યાન કરી છે ક્યાં જશે કોને ખબર છે. શ્રીજી મહારાજે મળેલા નંદ સંતો પણ એક જુદી જુદી જગ્યાએ જતા રહ્યા છે, તો આપણને કઈ ખબર પડે? ભાઈ સમજવું પડે, બહુ સમજવું પડે. એટલે જ મધ્યના 16માં અંત્યનું 16 કે મધ્યનું પતિવ્રતાનું છે વચનામાં, અંત્યનું 16 કે, તો એમાંય કીધું ભગવાન જેવું હેત મુક્ત પણ ન કરે, એવી સ્પષ્ટ વાત છે સહજાનંદ સ્વામી. એટલે માનસી પૂજા સમૂહમાં ખરી, પણ મૂળ માનસી પૂજા ભગવાનની થાય. એટલે આમાં કયું? ભગવાન ભેળી, ભગવાનની પ્રસાદી કરીને ભગવાનની સાથે માનસી પૂજા. બહુ મહિમા છે આ વરતાલના 5માનો. હા, પણ પછી શું કહ્યું? માનસી પૂજા ભગવાનની, મોટા સંતોની, પણ ખાસ શું છે? જે જીવંત છે, જે ભગવાનના ભક્તો છે, શબ્દ વાપરો છે ઉત્તમ, જે ભગવાનના હરિભક્ત, એટલે સાધુમાં હોય, ગ્રહસ્થમાં હોય, બધે હોય, જે હોય તે, એની સરખી સેવા કરવાની મૂળ આ વાત છે. જેમ તમે મૂર્તિની ભગવાનની થાળ કરો છો, 5 પૈસાનો ખર્ચ કરો છો, દોડી દોડીને ભગવાનને અર્થે કેસરિયા દૂધ લઈ જાઓ છો, જેટલું માગે એટલું દ્રવ્ય આપી દો છો, એમ કોઈ ભગવાનનો એવો ઉત્તમ ભક્ત તમને નજરમાં આવે તો ભગવાનની જેમ એની સેવા કરો, આ મૂળ વાત છે. એને અર્થે તમે થાળ જેમ ભગવાનને કરો એમ, એને અર્થે પણ થાળ કરો, એવી સરસ વાનગીઓ બનાવી એને ભાવતું ભાવતું એવી રીતે સેવા કરો, એને રીતે 5-25 રૂપિયાનો ખર્ચ કરો. ભગવાનને અર્થે કરવામાં જેમ છે, નહીં આટલી સરખી સેવા કરો તો જે કામ ઠાકોરજી કેટલું પોતાના ભક્તને, સંતોને, સાધુઓને, એવા ઉત્તમ ભક્તોને માન આપે છે કે મારી આવી રીતે સેવા કરશો તોય જે કામ નહીં થાય, એવા મારા ભગતની આમ સેવા કરશો તો એટલું કામ. પણ આવો મહિમા આ વચનામૃતનો મહારાજને કેવો છે, એને હાવ આપણે ઊંધો ઢળી જાય છે. સેવા કરો એવા મોટા પુરુષ. આ ગુણાતીતાનંદ સ્વામીની સાથે શિવલાલભાઈ ને બધો સંઘ વડતાલ જતો હતો, અને પછી પેલો વાગડમાં આવ્યા અને આત્માનંદ સ્વામી પાસે રોકાણા થોડું, પછી સેવાનું વાત નીકળી. વડતાલનો સમયો હોય, આચાર્ય મહારાજ હોય, રઘુવીરજી મહારાજ ના બધો કેવા ભવ્ય સમય એ વખતના થતા, અને મોટા મોટા સંતોનું દર્શન એવા બધા હોય, સેવામાં રોકાવાની વાત કરી, કોઈ છોડે નહીં ને સેવા દર્શન આ પેલા સમયાનું સુખ. ત્યારે બોટાદના શિવલાલ શેઠ ઊભા થઈ ગયા, હું સેવા કરીશ. 9 લખો શેઠ એ વખત, જેણે હાથે પોતાનું વાસણ ઉપાડ્યું ના હોય, કે હું સેવા કરીશ. ગુણાતીતાન સ્વામી રાજી થઈ ગયા, કરો શિવલાલ શેઠ તમે સેવા કરો સ્વામીને, આત્માનંદ સ્વામીને જરૂર છે, અને સેવા કરી જુઓ તમે કેવી. કપડાં ધુએ, પેશાબ ઉપાડે, જાડા ઉપાડે, નવડાવે, ઠાકોરજીની જેમ સ્નાન કરાવે, ચરણ દબાવે, એવી રીતે મોંમાં કોળિયા દઈને જમાડે. ભગવાન, હું તો કોઈ ભગવાનથી વિશેષ સેવા કરો આવા મળે ક્યાંથી? આ પ્રગટ ભગવાન છે એમાં, એવી સેવા કરી. આ શીખવાડવાનું છે. હા, તમે મૂર્તિને 5 વાગે ઉઠીને, 4 વાગે ઉઠીને, કેસર જળથી, ગંગા જળથી, બધા જળથી તમે નવડાવતા હો, અને ઓલો ભગવાનનો ભગત ઉત્તમ પ્રકારનો ભક્ત હોય, હવે એ ભક્ત બિચારો પાણી પાણી કરતો હોય, મારે બાથરૂમ જવું છે, હવે કોઈ લાકડીને ટેકો દેનારો હોય, ન હોય, ધૂળ પડી મૂર્તિ પૂજામાં. આ મૂર્તિ પૂજા ન કરો તો ચાલશે, પણ પહેલાની સેવા કરો તો મૂર્તિ ત્યાં આવીને વસશે, ત્યાં આવશે. એ વાત અહીંયા કેવી છે. પણ આપણને ભગવાનના દર્શનમાં ઉતાવળ છે, આ બધું આમ એક બાજુ મહિમા છે, ભગવાનની સેવામાં બધું થાય, પણ સંતો માટે કંઈ ખર્ચ એવો મોટા સંતો માટે કરવો હોય જીવ નથી હાલતા, એવા ઘણા લોભીના ઝાડ હોય છે, એને એને માણસ દેખાય છે. અરે ડાયરેક્ટ એ જમે છે ને, આ મૂર્તિ તો તમને જમતી દેખાતી નથી ને, ઓલો જમતો દેખાય છે અને એની અંદર ઓલો બેઠો બેઠો જળ પીવે છે, દૂધ પીવે છે, હે એ બધું જમે છે, સાક્ષાત જમે છે. બહુ શીખવા જેવું છે ભાઈ. અને વાત તમે જુઓ, 100 જન્મે જે કસર કે પાપ કે ન ટળે ને, એ 1 જન્મમાં ટળે. અરે 1 જન્મે શું ભાઈ, તમને શું વાત કરવી, 1 વર્ષમાં ટળી જાય, 1 વર્ષની શું વાત કરી, થોડા દિવસોમાં ટળી જાય. આત્માનંદ સ્વામીને થોડા દિવસ સેવા કરી ત્યાં આત્માનંદ સ્વામી રાજી થઈ ગયા, બેઠા થઈ ગયા, શિવલાલ મારે ધામમાં જવું છે, માગી લે હું રાજી થઈ ગયો છું. લ્યો બોલો, લ્યો શું વાર લાગી, એ માગી લે, તો આ બ્રહ્માંડમાં કોઈ એવી વસ્તુ નથી જે હું તને આપી ના શકું, માગી લે શિવલાલ. અરે મહારાજ રાજી થઈ ગયા, હા કેવી સેવા કરી, ઠાકોરજીની જેવી સેવા કરી, આહ માગી લે શિવલાલ પણ આપશો. અરે બ્રહ્માંડમાં કોઈ એવી વસ્તુ નહીં કે હું ના આપી શકું, એની તાકાત જો. એ સહજાનંદ સ્વામીને ઘેરે સાધુ હતા, હા એ તો જે આત્માનંદ સ્વામીની વાત કરી, પાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીની વાત જ ક્યાં છે. માગી લે શિવલાલ, 3 વાર કહીને કીધું માગી લઉં, હા આપના 13માં ને દિવસે શ્રીજી મહારાજ મને તેડવા આવે, બસ મરવું કોઈને ગમતું નથી, આખો સંસાર નીકળી ગયો. નીકળી તો ગુણાતીત બાપથી જ ગયો હતો, પણ દેખાડવું છે આ બધા કઈ સામાન્ય છે. શિવલાલ બેસ, આ જ્યાં સુધી સહજાનંદ સ્વામીની કથા રહેશે ને ત્યાં સુધી શિવલાલ તારી કથા રહેશે ને, અનંતને પ્રેરણા આપશે કે ભગવાનના સંતની ઉત્તમ ભક્તની સેવા કરવાથી શું થાય છે. આ કરવાનું છે, ઠાકોરને હવા 56 ગજની ધજા ચડાવો, ઠીક છે ચડાવો, પણ ઓલાને 2 ધોતિયા દઈ દીધા હોય ને, એને જો 6 મહિના પહેર્યા હોય ને, તો તમારી 6 જન્મની કસર થોડા મિનિટોમાં નીકળી જાય. કેવી મોટી વાત છે. જેતપુર મંદિર થતું, બાલમુકુંદાસજી સ્વામી મંદિર કરાવે, એમાં એક સાધુ બાલમુકુંદાસ સ્વામીની બહુ સેવા જોયું, આવ્યું ને બહુ સેવા. સ્વામીને તરસ લાગી હોય, એ પહેલા તો પાણી આપી દે, લ્યો સ્વામી જળ પીઓ. સ્વામી રાજી થાય, એ કે સાધુ ના સામે આવો તડકો, તમે અહીં બેઠા ઝડપી. સ્વામી જમવાનું થાય તો તરત જઈને કોથળો પાથરી દે. પણ આપણને સેવાની ભાવના જ નથી આવતી ને, કીએ તો કરે, નહીં તો કાંઈ કરે નહીં. એટલે તરત આસન નાખી દે, જમાડે, સેવા કરે, ગરમી હોય તો પંખો નાખે, પવન નાખે, અને પાછું મંદિરનું કામ કરે, પથ્થર ઉપાડવા, તગારા ઉપાડવા, આ બધું કામ કરે. પણ એને આ વાસનાના બધા દોષ હોય ને, એની થોડી મુશ્કેલી, એટલે પછી એવો કોઈ ઘાટ થઈ જાય કે આ મને સાધુને ન શોભે, એટલે તે દિવસે ઉપવાસ કરે કે આ ઠીક નથી મારે, એટલે ઉપવાસ કરે. ઉપવાસ કરે તો પાછા મંદિરના પથ્થરા ઉપાડવા, એ બધી સેવા કરે. પણ બાલમુકુંદાસજી સ્વામી મોટા સંતો જેની સેવા કરો એ નજર તો રાખે ને, કે એ જેમ નજર રાખે એમ આનાથી સવાઈ નજર આ રાખે. એટલે તો આપણને ઘણીવાર ભગવાન સ્વામિનારાયણ કે છે, ગુણાતીતાન સાંઈ વાતે વાતે કે છે કે આપણે તો શું ભગવાનની સેવા કરશું, ભગવાન આપણી સેવા કરે છે, આપણે એનામાં શું સ્મૃતિ રાખશું, આ તો આપણી સ્મૃતિ એ રાખે છે. પણ રાખે તો મોટા સંતો એ રાખે, આજ કેમ નહીં જીમાં નજર કરે. આવું 2-5 વાર થયું એટલે સ્વામી એને પૂછ્યું, એ કે સાધુ તમે કેમ જીમા નહીં, આ હું જોઉં છું કે ક્યારેક તરત તમે જમતા નથી, એટલે આંખમાં પાણી આવી ગયા. એ કે સ્વામી મને થોડા આ બધા દોષના ઘાટ થઈ જાય જે આપણા ધર્મમાં બાદ હોય, તો પછી હું ઉપવાસ કરું છું. એમ હા સ્વામી, મને આનો થોડો નડતર છે સ્વામી, આંખમાં પાણી આવી ગયા. સ્વામીને આવી સેવા કરે, સ્વામીએ ધરામ દઈને એના માથા ઉપર હાથ મૂક્યો, સાધુ આજથી તારા બધા દોષ ગયા. વાત પૂરી. બોલો પછી, સ્વપ્નમાં વિકાર ના આવે, વિચાર કરો. આ મરી જાય તો થાય, હો જન્મ સુધી કરે તો આ નીકળે અહીંયામાંથી, એક મિનિટમાં કાઢી નાખ્યું. મયારામ ભટ્ટને ક્યારેક ક્યારેક એવું થાય કે બીજું લગ્ન કરી લઉં, બીજું લગ્ન કરી લઉં. અને રામાનુજને રાખડી બાંધી, હમણાં પરવાઈ ગયો ને, આ રક્ષાબંધન હમણાં જ ગઈ ને, ત્રણ દી પહેલા જ. એ રાખડી ભટ્ટજી છે, બ્રાહ્મણ છે, રામાનુજ ગુરુ છે, એને હાથે રાખડી બાંધી રામાનંદ સ્વામી કે ભટ્ટજી માગો. અરે બાપજી આપ રાજી, રાજી રાજી અંતરનું જાણે ને. એમણે કહ્યું, ભટ્ટજી આ થાંભલો સામે છે ને, હા, એને સ્ત્રીનો ઘાટ થાય તો ના થાય, એ થાંભલા ને થાય તને થાય, હવે જા. વારે વાહ, લ્યો આ આ સો સો જન્મ ની, કરોડો જન્મ ની આમ ટાળી નાખે, એ સરખી સેવાની વાત છે, પણ ધ્યાન અને ઉપાસનાની વાત નથી. સેવા કર, એ જીવંત સાધુ ભક્તો સંતો છે એની સેવા કર, એને માટે ખર્ચ કરો. આવી સરસ રસની વાત, ઉત્તમ કલ્યાણની વાત, એને આપણે ક્યાંય ઉપાસના શબ્દ વાપરો છે, ક્યાંય ધ્યાન શબ્દ વાપરો છે? વર્તાલના પાંચમાં ધ્યાન ઉપાસના છોડીને જે સેવા કરવી કરો, શાસ્ત્રના મર્યાદામાં રહી. સેવાનું વચનામૃત છે, ઉપાસના ધ્યાનનું નથી, એટલે ગમે તેમ કરી ઘૂસ ન મારી દેવાય. આ સ્પષ્ટ છે, હા, ન થાય. શ્રીજી મહારાજ, આ હરિચરિત્રાપુર સાગર છે ને, એક બે વાત કહીશો. હરિચરિત્રાપુર સાગર પુરુષ 70, તરંગ 83 ને 84, 83-84, અને સત્સંગી ભૂષણમાં પણ આ પ્રસંગ છે. શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામી છે, સુખાનંદ સ્વામી છે, આત્માનંદ સ્વામી છે, બ્રહ્માનંદ સ્વામી છે, સ્વયં પ્રકાશાનંદ સ્વામી છે, પરમ ચૈતન્યાનંદ સ્વામી છે, આવા મોટા મોટા સંતો બધાય છે, કૃપાનંદ સ્વામી છે, આવા એ બધા સંતો બેઠા છે. અને મહારાજે એમને કીધું, હરિચરિત્રામૃત સાગર પુર સત્તરમો અને તરંગ 83 ને 84, અને સત્સંગી ભૂષણમાં પણ આ પ્રસંગ છે. તો શ્રીજી મહારાજે આ બધા સંતો બેઠા તેને કહ્યું કે હું ન હોઉં ત્યારે તમે આ મુક્તાનંદ સ્વામીનું ધ્યાન કરો તો તમારો મોક્ષ થાય કે ન થાય મને જવાબ આપો. હવે કાંઈ બાકી નથી રાખ્યું શ્રીજી મહારાજ, સીધો સ્ટ્રેટ ફોરવર્ડ પ્રશ્ન કર્યો, આ મુક્તાનંદ સ્વામીનું ધ્યાન કરવાથી કલ્યાણ થાય કે નહીં, મોક્ષ થાય કે નહીં, એ મને કહો. અરે કોઈ બોલે નહીં, કેમ બોલવું, મુક્તાનંદ સ્વામીનું કેમ બોલ્યું કરવું, હે? અને આ મહારાજે આવો પ્રશ્ન પૂછ્યો, અને સ્પષ્ટ કીધું પાછું, મારે શબ્દ લખ્યો છે આખી સાખીમાં, મૂળ ગ્રંથમાં લખ્યું છે, હું ન હોઉં ત્યારે, કે હું છઉં ત્યાં સુધી ત્યાં નથી થવાનું, આ મારા ગયા પછી જ થવાનું છે. મહારાજ કે હું ન હોઉં ત્યારે આ મુક્તાનંદ સ્વામી સાધુ છે એનું ધ્યાન કરો તો મોક્ષ થાય કે નહીં મને કયો જવાબ આપો. કોઈ બોલ્યું નહીં. મહારાજ કે જો તમને નક્કી ન કરી શકતા હો તો એક બાજુ બેસો અને બધા નક્કી કરીને પછી આવો ને મને જવાબ આપો. તે બધા ઉઠીને એક બાજુ ગયા, મુક્તાનંદ સ્વામી મહારાજ બે બેઠા. શું લીલા કરે છે જો, મુક્તાનંદ સ્વામી ઘડીક મહારાજ સામે જોવે, ઘડીક મહારાજ મુક્તાનંદ સ્વામી સામે જોવે. મુક્તાનંદ સ્વામી કે આ હું ઉપાડ્યું, મારે કઈ બોલાય નહી. ઓલા બધા ખૂબ બેઠા, ખૂબ ગણગણાટ કર્યો, નક્કી હતું થાય જ નહીં મુક્તાનંદ સ્વામી ધ્યાન થાય જ નહીં, પણ બોલે કોણ, એટલે વાર લાગી, એટલે પછી તોય પછી બોલાય, આવ્યા બેઠા, બોલો શું નક્કી કર્યું. બધા જોવે પણ બોલે નહીં. પણ એક કૃષ્ણાનંદ નામ લખ્યું છે, કૃષ્ણાનંદ નામના સંત હતા, એ જરા શૂરવીર હતા અને બોલકા હતા. તો એમણે કીધું, જો સાંભળો પ્રભુ, ધ્યાન તો તમારું જ થાય, બીજા કોઈનું ન થાય, બીજા કોઈનું ધ્યાન તમારું જ થાય. પછી શ્રીજી મહારાજે સરસ કહ્યું, સાંભળો સાંભળો સંતો, એ ધ્રુવ, પ્રહલાદ, પરીક્ષિત, આ બધા જે જે ભક્તો થઈ ગયા એ સંતો મને મળ્યા, પણ સંતોએ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો, એનું મહાત્મ્ય સમજાવ્યું, એની ભક્તિ કેમ કરવી એ સમજાવ્યું. એ સંત થકી આપણે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ઉપદેશ લેવાનો છે, અને સંતની સેવાથી મોક્ષ થાય છે, પણ ધ્યાનથી મોક્ષ થતો નથી. એટલે જેને પરમ આત્યંત કલ્યાણ પામવું હોય એમણે ભગવાન સિવાય બીજા કોઈનું ધ્યાન થાય, આ બધા પ્રસંગો તમારી સામે મૂકું છું, ન થાય. ભગવાનનું જ ધ્યાન કરો. બાકી બધા ઘણાને બહુ દોડ હવે ઉપડી ગયા છે, ગમે તેમ કરીને ગોઠવાઈ જવું છે. ઘણા પ્રશ્ન પૂછે ને મને, પછી ફોન આવે દેશ પરદેશમાંથી, મને પ્રશ્ન ફોન આવે, મને કે ફલાણા સામી આવું પૂછ્યું. મેં કીધું મને શું કરવાનું, હેરાન કરો, પણ હવે કે થાય તો અમારે કેવું તો ખરું ને તમને. કે એ કે અમને પૂછ્યું કે સાધુ ને ક્યાં સુધી માનમાં, એટલે કે અમે ચોખ્ખું કહી દીધું કે બસ કે ધ્યાન ને ઉપાસના સિવાય સંતની ભગવાનની જેમ સેવા થાય, પણ ધ્યાનની ઉપાસના એ વાત કરતા નહીં, એ સિવાય બધી સેવા થાય. પણ પછી સમજી જાય કે આ ક્યાં વળગ્યો છે, પછી બહુ માથા કોઈ ના કરે. આવું છે, એટલે ધ્યાન ભગવાનનું કરવું, ભૂલા ન પડો. આવા હવે ધ્યાન કરવાની વાત, થોડોક સમય તો છે, પણ આ જો આના પછી આ હું ન કહું તો આનો કોઈ પછી આમ ફલશ્રુતિ નહીં હોય. એટલે ધ્યાન કરવું ભગવાનની મૂર્તિને, પહેલાં તો પસંદ કરવી ભગવાનની મૂર્તિને, પ્રિય મૂર્તિ ગમતી હોય સહજાનંદ સ્વામીનું જે તે સ્વરૂપ એને પસંદ કરો કે આ મૂર્તિ મને ગમે. જે સેજે આ મૂર્તિ આપણે પધરાવીએ છીએ એટલે ગમે છે એવું નહીં, ગમે છે એટલે પધરાવીએ છીએ, આ સ્વરૂપ એવું છે જોઈએ છે. આ શુક્રવારે આપણે અહીં લાવીએ છીએ, બાકી મારે આસને આખું અઠવાડિયું હોય એ હોય, હું સામે બિરાજમાન કર્યા છું ભાઈ. રાત્રે સુવા જાઉં ગમે તેટલું મોડું હોય, સુવા જાઓ થોડી વાર આ મૂર્તિ સામે ઉભો રહો, અને સવારે ઉઠું પથારીમાં વંદુના પહેલા સૂતા ઉઠીને બે પદ બોલું, અને પછી ઉઠી આ મૂર્તિની સામે થોડી વાર સુધી ઉભો રહો, પછી જ જાઓ નાવા ધોવા પછી જાઓ. આ મૂર્તિ કેવી હતી સુંદર. હમણાં 1.5 મહિના પહેલા રમેશભાઈ વોરાને ઘેરે છે જે પધરામણી જવાનું થયું હતું એક જગ્યાએ, આવીને તે એના બેઠક રૂમમાં જ આ મૂર્તિ આપણે પધરાવીએ છીએ, એ એમણે પધરાવેલી, અમારે જવાનું થયું આમ મૂર્તિ સામે તો. પણ આ આ મૂર્તિનો પ્રભાવ છે ને, જેવો પગ મૂક્યો મને એ તો સાક્ષાત શ્રીજી મહારાજ ઉભા છે એવું લાગે, એવી મૂર્તિ આખો ઓરડો કબજે કરી લે. તો એટલે છે તો ખરી અદભુત કમનીય રૂપ, એમની આંખો નેત્ર જો ને, જેવડો શ્રીજી મહારાજને અહીંયા તિલ હતો ને એવડો જ તિલ છે, એવું જ સ્વરૂપ છે. અહીંયા આ કંઠ પ્રદેશ પાસે જે રેખાઓ પડે છે, રશિયા જોઈ રૂપાળી કોટ રૂડી રેખા એ નિરખવા જેવી છે આ. અને વાત શું લખી, ચિતડું ચડી જાય છે, મળવાનું મન થાય છે, બહુ શૃંગાર રસ છે આ ભાઈ. તમે ભલે સંસારમાં રહ્યા હોય તોય તમને ખબર ન હોય, ધૂળ સંસાર જાણતા હો. આ રેખાઓ હું જોઉં છું તો પ્રેમાનંદ સ્વામી કે હું, મારું ચિત્ત હાથમાં નથી રહેતું, હમણાં થાય છે બથ ભરી લઉં. વાહ, હા એ આ કંઠની આ રેખાઓ છે ભાઈ, શંખ જેવો આમ કંઠ હોય તો લાવે. મૂર્તિ પસંદ કરવી મૂળ વાત, ગમતી મૂર્તિ સામે રાખવી અને સામે જોઈ રહેવું ખુલ્લી આંખે. કે આપણે બધા તમે અષ્ટાંગયોગ સાધ્યા નથી, સીધે સીધા ધ્યાનમાં ઉતરી જાઓ, ઊંઘમાં ઉતરી જાઓ એ વાત બરાબર છે, એટલે ધ્યાનમાં ઉતરી જાઓ એવું બને નહીં, પણ મૂર્તિ સામે રાખવાની અને જોઈ રહેવું, બસ ખુલ્લી આંખે જોઈ જ રહો. ભલે જેટલા વખત જાય તમને ખુલ્લી આંખે જોવાનો અભ્યાસ રાખો, જોતા જોતા એ આંખમાં વસી જશે. પછી શું કરો, આંખો બંધ કરીને ત્યાં જ જોવાનો અભ્યાસ કરો, આંખો બંધ કરી દઈને પછી ત્યાં જ જોવાનો, એ જ જગ્યાએ જોવાનું આંખો બંધ. એમ જોતા જોતા જ્યારે સ્વરૂપ આંખમાં વસી જાય પછી તમને મન પડે તેમ ધીમે ધીમે હૃદયમાં લાવી અને સ્થિર કરો, અને ભગવાનના અંગ ઉપાંગ ચિહ્નો જે હોય એ બધું ધ્યાન કરો. મારી તમને પહેલી ભલામણી એ છે, ઘણાને ગમશે નહીં અથવા સમજાશે નહીં, ઝીણા ઝીણા ઝીણા ઝીણા તિલ એને પ્રારંભમાં ન પડવું, એ પછી રાખવું. મોટા મોટા અંગ ઉપાંગ છે, આંખ છે, નેત્ર છે, નાસિકા છે, આંગળીઓ છે, અંગૂઠા છે, ચરણ છે, એ બધું વસે પછી થોડા મોટા મોટા તિલ વસે, પછી આગળ વધવું હોય એટલું વધુ. આ તો પહેલેથી જ પછી 64 તિલ ને આ બધું કરી કરી કરી પછી ક્યાં હતો એ જ ખબર ન પડે. અને અમે બધા તિલ ને બધા ચિહ્નોનું ધ્યાન કરીએ છીએ એનું પાછું ગુમાન આવે અને હાથમાં કાંઈ આવે નહીં. એના કરતા ભાઈ સીધો આને આપણે ક્યાંક કોઈને અહીંયા જણાવવું છે ને, નામ કાઢવું છે ને, સર્ટિફિકેટ લેવા છે, તમને સુખ આવે સ્થિર થાય એવું કરો ને. એટલે આ વસ્તુ કોઈને સમજાય નહીં ને એટલે ગમે નહીં, એટલે હું તમને વાત કરી એમ કે આ જેને ખંડન, ખંડનની વાત નથી કરતો, સરળ થાય એવું કરો અને રસ આવે સ્થિર થાવ એવું કરો, મૂર્તિનું આરતી ધ્યાન કરો. અને ધ્યાન તો ભગવાનમાં હેત થાય અને ભગવાનને આપણા ઉપર હેત થાય. વંથળીના લક્ષ્મીદાસ સંપ્રદાયના વિરોધી પર કલ્યાણભાઈ એને પોતાનું ખેતર વેચીને સસ્તામાં ગમે તેમ કરીને એને સત્સંગી કર્યા, વાતો સંભળાવીને પછી સહજાનંદ સ્વામીના સ્વરૂપનું એ બધું રૂપનું વર્ણન કર્યું અને એને ધ્યાન શીખવાડ્યું. પછી લક્ષ્મીદાસ એક વખતનો કટ્ટર વિરોધી હવે ખેતરમાં બેસી ઘરે બેસે જ્યાં હોય ત્યાં એ શ્રીજી મહારાજનું ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન કરે છે. અને ધ્યાન કરતા હતા એક વખત ત્યાં જ સામે મહારાજ આવી ઉભાય, એકદમ પ્રકાશ થયો, જાગ્યા, અરે મહારાજ તમે એક વખતનો વિરોધી ધ્યાન કરે છે. મહારાજ ખેંચાઈ આવી ગયા, ખેતરમાં ધ્યાન કરતા અડધી રાત માંગી હતી, હાથમાં છડી, જય સરસ, જય ધવલ વસ્ત્રો, માથે સાફો, હાથમાં છડી. લક્ષ્મીદાસભાઈ કે અરે મહારાજ બહુ દયા કરે, તો કે હું એક વસ્તુ કહેવા આવ્યો છું, જુઓ છો તમે બધે મારી મૂર્તિનું ધ્યાન કરો છો, બધા અમુક ચિન્હ સંભાળો છો, આ ડાબા કાનમાં એટલે વામ કાનમાં જો અહીંયા તિલ છે એ તમે કેમ સંભાળતા નથી? આપણે ધ્યાન કરીએ એ ધ્યાન રાખે, તમે આ વામકર્ણમાં જો અહીંયા શ્યામ તિલ છે એ કેમ ધ્યાનમાં નથી ધ્યાન કરતા? અરે મહારાજ મને કલ્યાણભાઈએ બતાવ્યું જ નથી, તો એમને કહેજો હવે બતાવે શીખવાડે, અદ્રશ્ય થઈ ગયા. સારા, સવારે આવીને કલ્યાણભાઈને કીધું, બાપા કલ્યાણ બાપા તો હા આ ડાબા કાનમાં તિલ દાન કરીને બતાવ્યો જ છે. મારે ક્યાં વર્ણન જોવાની વાત છે, મને આમ કાન કરીને બતાવ્યો જ છે, જોઈ લે હવે મને વસી ગયું છે. આવું આવું આપણને હેત થાય અને એને પણ આપણા ઉપર હેત થાય. અને હવે અમૃતના થાળ જેવી સરસ મજાની વાત તમને કહી દઉં. મેમકાના રામજી શેઠ એકાંતિક ભક્ત, શ્રીજી મહારાજની સાથે રહેલા, ખૂબ સેવા પૂજા ઉપદેશ આ બધું બહુ કરેલું. મેમકામાં તો એવા મેમકા ગામમાં આમ ઘણા બધે બહુ એવા પ્રસંગો છે, અદભુત છે. તો રામજી શેઠ જ્યાં મારા જીમાઈ ઓરડાઓ છે આ છે, ઘણું છે, બહુ મજા આવી, હું ગયો હતો ને, બહુ મજા આવી. શ્રીજી મહારાજના ચરિત્રો પણ સાંભળ્યા હોય, શ્રીજી મહારાજના પોતાને અનુભવ થયા હોય, ઐશ્વર્ય, પરચાઓ, ચમત્કાર, મદદ, દયા, કૃપા, તો એ ચરિત્રોનું ગાન કરે, બીજાને સંભળાવે, પોતાને જે અનુભવ થયા હોય એ બીજાને કહે, આવી બધી વાતો કરે. પણ એને એમ થયું કે એમના દીકરા અમરસિંહ એને બેસાડીને બધી વાતો કરે અને લખાવે, તમે આ લખો, એટલે બધા ચરિત્રો લખાવે, અમરસિંહભાઈ એના દીકરા લખે, એને કે સંગ્રહ કરે, આ બધા કોઈ વાંચે તો સારું. લખાવતા હવે જાણજો, લખાવતા લખાવતા બધા એ ધ્યાન રાખજો, લખાવતા લખતા આવતા રામજી શેઠ કે દીકરા હા એક પ્રસંગ છે પણ મને લગતો છે, કહેતા સંકોચ થાય છે, પણ એક વિચારથી હું તને કહું છું અને એક વિચારથી તારે લખવાનો છું. મેં બહુ વિચાર્યું પણ પછી મને થયું કે આ કહેવી કહી જ દઉં અને ભલે લખે. શા માટે કહું છું, લખાવું છું અમરસિંહ? એટલા જ માટે કે જે વાંચે, જે ભવિષ્યમાં સાંભળે તો એને ખ્યાલ આવે કે સહજાનંદ સ્વામીની મૂર્તિ કેવી છે, કેવો પ્રભાવ છે, કેવો પ્રતાપ છે, અને સહજાનંદ સ્વામી કોણ છે, કેવા છે, એને જાણમાં આવે, એટલા માટે આ લખાવું છું. માટે લખજો કે સહજાનંદ સ્વામી સામાન્ય નથી, એટલે લખાવું છું. કયો બાબા? તો કે સંમત 1945 શ્રાવણ વદી ચોથ, એટલે ઈસવીસન 1889 શ્રાવણ વદી ચોથ, એટલે જન્માષ્ટમી પહેલા 4 દાડા એનો આ ટાઈમ વખત છે, દિવસ છે. બાપા રામજી, બાપા રામજી શેઠ તો પછી નિવૃત્ત હોય, છોકરાઓ સંભાળતા હોય એટલે એને મેળી બીજે માળે હોય તો ત્યાં બેસી અને ધ્યાન ભજનમાં જ રહેતા હોય. એ તો તને ખબર છે બેટા. તો હું આ દિવસે 1945 સંવત અને શ્રાવણ વદી ચોથ જન્માષ્ટમી પેલા ચાર દાડે મેળી ઉપર ધ્યાન કરતો હતો. અચાનક અજવાળું થયું અને આંખ ઉગડી ગઈ. જ્યાં આંખ ઉગાડી ત્યાં મારાથી ત્રણ હાથ જ છેટે શ્રીજી મહારાજ વાત. પણ એક જ ધોતી પહેરી હતી, બીજું કોઈ વસ્ત્ર મહારાજે પહેર્યું નહોતું. આખી છાતી ખુલ્લી, મસ્તક ખુલ્લું અને ધોતી પણ લાંબી નહીં, ગોઠણથી બે તસુ નીચે, આટલું જ વસ્ત્ર પહેરેલું, શ્વેત પહેર્યું હતું અને મારાથી ત્રણ હાથ છેટે ઊભા. હું એવો ચકડાઈ ગયો અમરસિંહ, ઊભો ના થઈ શકું, જોઈએ જ રાખું. તે મેં મહારાજનું ચરણનું દર્શન કર્યું, એક એક આંગળીઓ જોઈ, ચિહ્ન જોયા, ઘૂંટી જોઈ, ભરાવદાર પિંડી જોઈ, ચરણ જોયા, પેની જોઈ, સરસ ગોઠણ જોયા, કદળીના થંભ જેવા સાથળ ગોળ ગોળ ભરાવદાર જોયા, પુષ્ટ કટી જોઈ, નાભી જોઈ, ગોળ ગંભીર તીવળી જોઈ, ઉદર જોયું, છાતી નિરખી, સ્તન નિરખ્યા, ભુજાઓ જોઈ, આંગળીઓ જોઈ, રેખાઓ જોઈ, કંઠ જોયો, તિલ જોયા, મુખારવિંદ જોયું, નેત્રો જોયા, નાસિકા જોઈ, હોઠ જોયા, કર્ણ જોયા, તિલ જોયા, શિવ મસ્તક જોયું, મહારાજના ભાલ નિરખ્યું અને બસ મુખારવિંદમાં મારું ચિત્ત ચોંટી. એક જ વાર આવી રીતે મને દર્શન થયું, પછી દ્રષ્ટિ હટે જ નહીં, મુખની સામે સ્થિર થઈ. ત્યાં મને એમ સંકલ્પ થયો કે દર્શન તો થઈ ગયું છે, હવે દોડી અને પગ પકડી લો, આ લાભ મને ક્યારે મળે. કારણ કે હું ભેળું ગણો રહ્યો, પછી મારા તો સ્વધામ પધારી ગયા, એટલે કેટલાય વખતના વિયોગ પછી આજ આવી રીતે આવ્યા છે રૂબરૂ, તો હવે દોડીને પગ પકડ્યો. એવો જ આ સંકલ્પ થયો અને શ્રીજી મહારાજ અદ્રશ્ય થઈ ગયા. બસ અમરસિંહ આ વાત લખવાની છે. તો અમરસિંહ કે બાપા આમાં નવું શું છે, તમને આમાં કઈ નવું લાગ્યું? કઈ નવું લાગ્યું? પછી રામજી શેઠે ના દીકરાને કીધું, અમરસિંહ હવે નવીન છે ને એ હવે કહું છું, લખ. એ શ્રીજી મહારાજે તે દિવસે મને આટલી વાર દર્શન આપ્યા, દર્શન દઈ અને અદ્રશ્ય થઈ ગયા. થોડી વાર જ રહ્યા ને એ અદ્રશ્ય થયા, તેથી જ ચાર પ્રકારના અંગ મારી સ્થિતિ થઈ ગઈ અને ચાર પ્રકારની મારી સ્થિતિ કરીને મહારાજ અદ્રશ્ય થઈ ગયા. આટલી જ પળમાં એ સહજાનંદ સ્વામીનો મહિમા છે. એ દર્શન થઈને અદ્રશ્ય થઈ ગયા, પણ ચાર પ્રકારની મારી સ્થિતિ કરતા ગયા. આટલા દર્શનમાં શું મારું થયું લખ. એટલે મેં કેટલાય કે અમરસિંહ વિચાર કર્યા અમારે કેવું કે નહીં, કારણ કે મને લગતું છે આ. અમરસિંહ મેં કોઈ દી કીધું નથી, આજ તને કહું છું લખ. હવે આ વાત જો, તમે જો બેટા, પેલું એક ગયા ને શું કરતા ગયા. એક, એ જ્યારથી દર્શન દઈને અદ્રશ્ય થઈ ગયા તે જ ક્ષણથી અખંડ મને શ્રીજી મહારાજની મૂર્તિ જીવમાં દેખાય છે. અખંડ મને ક્યારે નિદ્રા આવતી નથી. ઘર સુષુપ્તિ તમે કહેતા હો એમાંય મને જળહળતા પ્રકાશમાં આ સહજાનંદ સ્વામીનું ત્રણેય અવસ્થામાં દર્શન થાય છે. ત્રણેય અવસ્થામાં, જાગ્રતમાં, સ્વપ્નમાં અને સુષુપ્તિમાં, તેજપુંજમાં મહારાજની અખંડ મૂર્તિ દેખાય છે. બોલો, ત્રણ અવસ્થાથી પર કરી નાખ્યું. બીજું લખ, બીજું શું થયું કે જે દીથી દર્શન દઈને અદ્રશ્ય થઈ ગયા તે દીથી માંડીને, તે જ ક્ષણથી માંડીને અખંડ અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ત્રણેય અવસ્થામાં જપનો જંકાર ઉઠે છે, ક્યારે એમાં ડૂકો પડતો નથી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વાત તમે જોવો અમરસિંહ ત્રીજું લઈ શું થયું, એ શું થયું ત્રીજામાં બાપા લખાવો. જો જ્યારથી દર્શન દઈને ગયા એ જ ક્ષણથી સ્ત્રીયાદિક જે પંચ વિષયો છે એના જે રાગના મૂળ જીવમાં પડ્યા હોય છે એ પંચ વિષયોના મૂળ જડામૂળથી ઉખડી નીકળી ગયા અને પંચ વિષય ઝેર જેવા થઈ ગયા. તે દિવસથી માંડીને પંચ વિષય હવે કઈ ગમતું નથી, કઈ ગમતું નથી. કોઈ પણ વિષય હોય તો આમ ઝેર જેવા લાગે. એક મૂર્તિમાં જ રસ આવે છે, મૂર્તિમાં જ રસ આવે. વાલાએ રસના ચાખણ હાર કે છાસ્તે ન મરી જાય તોય આ નિર્વિષય ના થવાય. આ પળમાં આવીને આમ નીકળી ગયા, જીવમાંથી મૂળિયા કાઢી નાખ્યા, પંચ વિષયના મૂળિયા. હવે તમે વિચાર કરો આ કોણ છે. અને અમરસિંહ ચોથું લઈ જોજો, ગામડાના ખેડૂ છે અને સહજાનંદ સ્વામીને ફળ દર્શન દઈને ગયા છે. લઈ ચોથું અમરસિંહ શું થયું કે જ્યારથી દર્શન દઈને અદૃશ્ય ત્યાં તે જ ક્ષણથી માંડીને હું જોર કરું ને તો જ સામે સ્ત્રી કે પુરુષની આકૃતિ જણાય છે. બાકી તરત જ એ સ્ત્રી કે પુરુષની આકૃતિમાં એની વય, એનો વેશ કે એનું રૂપ પછી મને કંઈ જ ઓળખાણ રહેતી નથી. આકૃતિ ઓગળી જાય છે. એક સહજાનંદ સ્વામી આ ચાર પ્રકારની સ્થિતિ કરી અને શ્રીજી મહારાજ અદ્રશ્ય થઈ ગયા. આ મને કેવું નહોતું પણ લોકોને સમજાય કે આ મૂર્તિનો પ્રતાપ કેવો છે, એટલે અમરસિંહ આ તને લખાવું છું. સંમત 1945 શ્રાવણ વદી 4 દિવસે આ ઘટના મેમકામાં રામજી શેઠને બની. એ એમના દીકરાઓને લખાવી. એ રામજી શેઠના દીકરા અમરસિંહ, અમરસિંહના દીકરા હરજીવન, હરજીવનના દીકરા માણેકલાલ. એ માણેકલાલભાઈએ પુસ્તકને છાપીને પ્રસિદ્ધ કરેલું અને એનું નામ રાખેલું પ્રગટની વાતો. એ હવે મળતું નથી, પેલા ક્યાંક મળતું હશે, હવે ક્યાંય મળતું નથી. એ પુસ્તકમાં 184મી વાત આ પ્રમાણે રામજી શેઠે લખાવેલી છે. આ મૂર્તિનું ધ્યાન, એનો આ પ્રતાપ અને એ સહજાનંદ સ્વામી આપણને મળ્યા છે. તો સાકાર રૂપનું ધ્યાન કરવાથી જ બધું થાય છે. એ જ વાત શંકરાચાર્યજી કહે છે કે શ્રીપતિ ભગવાન નારાયણનું અખંડ ધ્યાન કરવું, ધ્યાનથી જ બધું થાય છે. આટલી વાત આજે બસ. બાકીની વાત પછી. સહજાનંદ સ્વામી મહારાજ.